શ્રી લાલજીભાઈને ત્યાં અલકાપુરી જવાય. બે ના હોય તો ભગવાન થઈ ગયું. પણ એ સંગીત ક્યારે કહેવાય? અનંત અનુબંધી જાય તારે મોહની ભલે રહ્યું કે સંકિત મિત્ર મોહની ભલે રહ્યું. ચાર ગુણો ઓછા થવા જોઈએ, ચાર કસાય ઓછા થવા જોઈએ અનંત અનુબંધી. અનંત અનુબંધી ચાર કસાય ઓછા થવા જોઈએ. કહેવાનો પાસ એવું કેવા માંગે છે કે આ ચાર પ્રકૃતિ ક્રોધ માન માયા લોભ ની જાય છે. કઠણ પ્રકૃતિ અનંત અનુબંધી બધ છે, અને આ બે જાય એટલે છ જાય તો પ્રકૃતિ સંકેત થઈ કહેવાય. આમાં પેલા એકલા બે હોય તો એને સંકેત કેવાય? ના, સમ્યક તો મોહની રહી જાય. ચાર અનંત બંધી જાય, મિત્ર મોહની મિથ્યાત મોહની સંકેત થાય. કશું બોલે નહી, પેલા ચાર જાય તો પેલા બે જાય જાય. પેલા કસાયો જાય કે મોની જાય? પેલા કસાયો જાય. પોતાની મેરે કરવા કોઈનું ઘરેલું નહી. મિથ્યાત્વ મોહની મિશ્ર મોહની માં જગત બધું વર્તે છે. આ બધા ધર્મ ધર્માચાર્યો બધા પુસ્તક વાંચ્યા છે, એ બધા મિથ્યાત્વ મોહની મિશ્ર મોહની મત છે. રણછોડભાઈ ને મેં કાલે કહ્યું, મળે બોલ્યા કે મારે આટલા આપવા છે, ત્યાંથી શરૂ થઈ ગઈ. એ બધું આવ્યું નથી. આમાં અનંત અનુમતિ જાય નહીં તો સંકિત થાય નહીં. સ્વાભાવિક સુખ ઉપર નો બધો ને દેવ મિશ્ર માન્યતા, એનું નામ મિશ્ર મોહની. સમજે ને? આ સુખ છે ને એ સુખ છે. બહુ વખત આવી ગયું છે, બહુ વખત આવી ગયું નઈ. મોટા પથારા આજે આ પાથરિયા કાલે પેલું પાથરિયા ચોથે દડે આ પાથરિયા એમાંથી સંકેલવાનું ઓછું કેમ કરીને થાય એ કઈ આપણા હાથમાં થઈ ગયા હશે ને પરિગ્રહ ઓછો કરવો તો થાય લોકોને વધારે વધે વધે ને જો વધારે જ છે ને નહીં ઓછું ઓછું કરનારથી ઓછું થતું ઓછું તો કુદરત કરી આપે વધારનારથી વધી જાય પણ એવું કશું થતું કુદરત કરી આપે પછી કુદરત નહીં કુદરતના હિસાબમાં છે એટલે માફ કરવા જેવું નથી કશું વધારે ઘટાડે એવું નથી આપણે ઘટાડીએ તો નથી ઘટેવું આપણે વધારીએ તો એ નથી ઘટેવું એ ખેલ જ જુદી જતા નટુભાઈ ક્યાં નથી એ ખેલ 6:03 બપોરે તો આજે જ્યારે જ્યારે અમારા વ્યવહારમાં અને વર્તનમાં અમે આવી છીએ ત્યારે હું શુદ્ધાત્મા છું કે હું ઇન્દુલાલ છું એટલે એમ થાય કે દાદા ભગવાન અમે જ્ઞાન લીધું છે દાદા પાસે જ્ઞાન લીધું છે હું તો શુદ્ધાત્મા છું આ તો એક ફાઇલ છે પણ એ વાણી વિલાસ જેવું બીજાને મોઢે કહીએ કે અમે ફાઇલ છીએ એમ કહીએ પણ અંદરથી જ્યારે વ્યવહારમાં આવીએ છીએ ત્યારે તો હું હું કરતા હું ઇન્દુલાલ હું આવો હું તેવો ને ફલાણો આમ ને ઢીકણો આમ ને એવા આમાં માણસના દુર્ગુણમાં જ પડી જાય છે સદગુણ ને દુર્ગુણ જે જોવાના હોય એ કંઈક ને કંઈક જોયા કરી એનો ભેદ પાડ્યા કરી આ આવો છે ને આમ છે ત્યારે હું કોણ તો કે હું શુદ્ધાત્માનું જે લક્ષ છે એ વાણી વિલાસ મારીએ છે ને વર્તનમાં નથી રહેતું પછી એમ થાય કે હું કંઈક ભૂલ કરું છું પછી એમ થાય કે હું ભૂલ કરું છું પછી એમ થાય કે આવી ભૂલ કેમ કરસ દાદાનું જ્ઞાન લીધું છે દાદા તને દેખાય છે કે નહીં દાદાનું સ્મરણ આવે છે કે નહીં પાછું ફોર્સ આવે કે આમ થાય છે આ ખોટું થાય છે સારું થાય છે આ ખોટું થાય છે આવા આવા નિર્ણયો કેમ લેવાય છે બુદ્ધિ કેમ એવું કામ કરી રહી છે અને કેમ સમજણ નથી પડતી કે હું શુદ્ધાત્મા છું એટલે અહીંયા કંઈક ભૂલ થાય છે કે કેમ થાય છે એ કંઈક સમજ નથી પડતી એ શું ભૂલ થાય છે એ સમજ નથી પડતી સમજવાની જરૂર છે તમે ઇન્દુભાઈ છો તમે શુદ્ધાત્મા છો સમજવાની જરૂર છે વ્યવહારથી હું ઇન્દુભાઈ છું એમ જુદો ફાઇલ જુદી પડી જાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર ઇન્દુભાઈ રિયલ વ્યૂ પોઈન્ટ યુ શુદ્ધાત્મા રિલેટિવ બધું વિનાશી વિનાશી ભાગમાં તમે છે તે ઇન્દુભાઈ વિનાશી વિનાશી વ્યવહાર બધો ઇન્દુભાઈ નો અને અવિનાશી તમારો અવિનાશી એટલે જાગૃતિ હોય એમાં ખામી આવી હોય તેથી આવું શું થાય અને કોક ના થાય બધા થાય ને આવી ભૂલ ના થાય બધાને એકલા નથી બધા કોઈ જગ્યાએ સર્વિસ કરતા હોય તો એના નોકર છો એ છોડ ને હું હમણાં નોકર છું જ છું નોકર એ છો ને જો તે આપણે નોકર તરીકે ફરજો એ આપણને જબરદસ્તી કરે કે તમે મારો નોકર જ છો સર આપણે કહીએ ભાઈ આ રીતે તારો નોકર છું બીજી રીતે તું મારો હિન્દુ બેસ છું જો તને સમજ પડી ને કંઈ કાયમ ને તારો નોકર નથી આ રીતે તારો નોકર કરો જો એ રીતે આ રીતે હું હિન્દુ ભાઈ છું આ રીતે તો હું શુદ્ધાત્મા જ છું શુદ્ધાત્મા છું એવા એવો એવી સમજણ રહ્યા છતાં એટલી બધી વ્યવહારનો અને બીજો ફોર્સ ઉભો થઈ જાય છે કે મારી વૃત્તિઓમાં જ ફેરફાર પડી જાય અને પછી બધો ફોર્સ બધો મૂંચ્યો પડે આપણે સમજવું જોઈએ કે આ રીત નહીં આ રીતે હું હિન્દુ ભાઈ નહીં એ તો મારી ખબર પોતાને હોય જ કર જેમાં આ રીતે હું હમણાં નોકર નહીં નિકાલી ભાવ છે નિકાલી ભાવ કેવા જતા કે આ તો બધી ફાઇલ નો હિસાબ છે તું શા માટે આટલો બધો એ એકલા હિન્દુભાઈ હું એકલા હિન્દુભાઈ હું હિન્દુ એકલા લાગુ નહીં પડતું જો વકીલ કહે છે હું વકીલ જ છું કોર્ટમાં જાય છે જાણતા હું વકીલ છું વકીલ છું વકીલ છું વકીલ છું કરે પછી એ દુકાને આવે ત્યારે હું શેઠ છું એવું શેઠ છું કરે પણ તેથી કરીને એ લક્ષ્મીચંદ છે ભૂલી જાય હે ન ભૂલે તને સમજ પડી ને એવું આ લક્ષ્મીચંદ છું આ નામ ધારેલું છે તે એના જેવું છે પેલા વકીલ જેવું તેની રૂપરેખા આટલી સમજે કે આની આની આની હદ આટલે સુધી છે પછી આપણે શુદ્ધાત્મા ને હેત ચાલુ થાય છે. એ કોઈ કોઈ બાબત કશું ભૂલે એવું નથી કર્યું. કેશ બેંક શૂટ એટ સાઇટ, કેશ બેંક શૂટ એટ સાઇટ, એવી રીતે જયારે જયારે પ્રસંગ ઉભો થાય એટલે લગભગ એમ સમજો ને કે એક પ્રસંગ પૂરો ન કર્યો ત્યાં બીજો તૈયાર હોય એમ, એટલે એની સામે એનું પ્રતિક્રમણ. પણ એ પ્રતિક્રમણ શબ્દ અને પ્રતિક્રમણ નો ઉપયોગ કરવા જતા જતા તો બીજો ફોર્સ એટલો બધો આવે, પાછો છ દાડે એનો વારો આવે, ઢગલે બધા આવે. એટલે હું એમ થાય કઈક મારી ભૂલ થાય છે કે હું કઈક વાણી વિલાસમાં રમી રહ્યો છું. એ ઢગલે બધા આવવાનો, એ ઢગલે બંધ જેમ એ બધા ઢગલે બંધ છે ને એનો નિકાલ કરશો ત્યાર પછી ધીમે ધીમે એ જોર ઓછું થશે. બહુ ઢગલેબંધ ભરેલો છે. જેવું આ પૂતગલ નો નિકાલ કરવા, પૂતગલ એટલે શું, પુરણ જે કર્યું છે તે ગલન થઈ રહ્યું છે તેનો નિકાલ કરો. પુરણ થયું છે, પુરણ થઈ રહ્યું છે, પુરણ જે કરેલું છે તે અત્યારે ગલન થાય છે તેનો સંભાવ્ય નિકાલ કરો. આ પૂતગલ નો નિકાલ કરવાનો છે. આ છે તે હિન્દુભાઈ એ બધું પૂતગલ છે. શું છે? એટલે આપણે અમુક અપેક્ષા એ હિન્દુ બી છીએ, અમુક અપેક્ષા એ વકીલ પણ છીએ, અમુક અપેક્ષા એ છે તે શેઠ પણ છીએ, અમુક અપેક્ષા એના સસરા પણ છીએ. પણ તે આપણે હદ જાણીએ ના જાણીએ કે આ કઈ એટલી કેટલી અપેક્ષા એ હું સસરો છું. પેલો ચોટી પડે તમે કાયમ ના અને સસરા છો, ના ભાઈ હું કાયમ નથી હોતો. જ્યાં શ્વાસ છે ત્યાં સુધી ના ભૂતગલ ના પડે, હદ હોય ત્યાં સુધી નો. હવે એ શ્વાસ છે ત્યાં સુધી ના કે પૂતગલ ના પર્યાયો એના પહેલા બી છૂટી જાય? શ્વાસ છે ત્યાં સુધી કે પૂતગલ ના પર્યાયો બી છોડી નાખે એ ક્યાં સુધી થઈ શકે? એ તો આપણે સમજી જઈએ, વધારે પડતું કરે ને. એટલે કે જો વ્યવહાર આટલી રીત પ્રમાણે ચાલશે કે રીતની બહાર ના ચાલે કે કઈ કાયમ ના સસરા નથી આપડે કોઈના, કે કાયમ ના વકીલ નથી. રાયબી સાહેબ માસ્ટર હતા તે કઈ કાયમ ના માસ્ટર છે. લોકો કે માસ્ટર માસ્ટર, પણ ધંધો બધે જાણે હું તો દયાભાઈ છું, પટેલ છું. હવે દયાભાઈ પટેલ છે તારું જાણતા હતા, પણ જ્ઞાન આપ્યું ત્યાર પછી એમને મનમાં ખાતરી થઈ ગઈ કે ના હું શુદ્ધાત્મા જ છું, આ દયાભાઈ પટેલ તો આ વર્ગણ છે બધું. તમારો અનાદિકાળનો અભ્યાસ છે ને એ બાજુ ખેંચે જાય છે. જેમ એક માણસને આપણે કહ્યું હોય, ડાક્ટરે કહ્યું હોય કે આ જમણા હાથે તમે જમશો નહીં, આજે જમણો હાથને વાપરશો જ નહીં, તો એ જમણો હાથ થાળી ગાળી દે. કારણ કે અભ્યાસ છે ને એટલે એ બાજુ વળી જાય. પણ આ જાગૃતિ એવી છે ને પછી પછી ખબર પડે કે આ ભૂલ થઈ. શું તમે સમજ પડે ને? પછી ખબર પડે ને. ખબર પડે પણ પહેરી અજાગૃતિ એટલે અગર જાગૃતિ માર ખાય થોડો વખત. તમારે તો વાતાવરણ ઠંડુ થઈ ગયું છે, બહુ ઊંચા ઊંચું થઈ ગયું છે. એટલે તમારે ફક્ત શું તમે હરકત આવે છે એ તમારે ફક્ત જાહેર કરવાની છે. હરકત આવે છે એટલે હું હરકત ને મને જે ફિલોસોફી છે હું કોકની યાર વાત કરું ત્યારે જાણે હું બધી જ્ઞાન ની જ વાતો કરતો હોઉં, પછી મારી જાત ઉપર અનુભવ કરતો હોઉં ત્યારે હું એથી ઊંધો હાલો છું સીધો હાલો છું એટલું જ મને કે મને પોતાને મારો દોષ દેખાતો નથી. મને મારો દોષ મારી ક્યાં ભૂલ રહી જાય છે, તપાસ કરે છે. તમને સમજાયું બધું? ધોઈ નાખે ને પ્રતિક્રમણ તો એની સાથે જ ઈજ વખતે જ મને સાથે જ રહે છે પ્રતિક્રમણ. આપણા શબ્દો યાદ આવે છે શૂટ એટ સાઇટ, કેશ બેંક, એટલે એ થાય કે આ બહુ જલ્દી કામ છે, હમણાં હમણાં પતાવી લે. પણ પતાવવાની સાથે બધું ફૂલ હવા ઉડી જાય, કઈ ન મળે, હરકો ફૂલ જેવો આમ બે રકમ રહી નહીં. આ દીપક મારો દીકરો, મારો દીકરો કે મારો ન હોય, એ મારો ન હોય, બસ એમ ને એ મારો નહીં, એ નહીં મારો નહીં. જેના ગુણાકાર કરતા ને તેના ભાગા કરીએ કરીએ, ગુણાકાર ના ભાગાકાર કર્યા. પણ પછી એમ થાય કે હું આ મારો નહીં, મારો નહીં કર્યા કે હું હાચે રસ્તે છું ખોટે રસ્તે છું, ભલે એ પાછું ભલે એ ભ્રમણા ઉભી થાય. કારકો છે નહીં, કારક એક બે નથી આ તો બધી માયા ને બધું આખું જોર કારકો છે. એટલે આપણને જાત જાત આમ દેખાડે કે આવું એ બધાને આપણે ઓળખવા પડશે, ઓળખીએ કે આપણો આ ખાસ આપણો હિતે શું છે, આ એવો છે, એને બધા ઓળખવા પડશે. તને ઓળખણ પડે કે ભાઈ ઓળખાય ને તો માર ના પડે. અમારે તો આખી હવરા નવરા જમાત જ આખી ભેગી હોય અહીંયા, એનું શું કરવું? અમારે રોજ ની જમાત ભેગી છે, હવરા નવરા બધી જમાત ભેગી છે. કોઈ પણ ભાવ આપણને ઉત્પન્ન થાય નહીં, અને આંબળો ચડે ત્યાંથી પાછા ભાગવું, આંબળો ચડે પાછા ભાગવું, મને સમજાવો. આંબળો ચડે ને કોઈ પણ ભાવ આપણને ઉત્પન્ન થાય, અને આંબળો ચડે તો પાછા ભાગવું. કારણ કે આ હદ ઉપર થી ના થાય, વ્યાકુળતા થાય ત્યાંથી ભાગવું પાછું, કારણ કે નિરાકુળતા નું જ્ઞાન છે. હું ભાગતો નથી, પણ સામો બેસી રહું છું, બેસી રહે છે, અને એના પ્રત્યાઘાત નો સામો જીભ ચાલવા માટે બેસું છું. હા, બેસે છે, પણ અત્યારે બેસવા જેવું નથી, હજુ આગળ તો બેસજો, હજુ શક્તિ આવે બેસીએ તો માર મારી આકુર વ્યાકુર થાય, એટલે થવાનું થાય, ભાગી જવું. આપણો નિરાકુરતા પ્રદેશ, આપણો હદ ક્યાં સુધી નિરાકુરતા પ્રદેશ, આકુર વ્યાકુર નો આપણે હદ નથી. આખું જગત આકુર વ્યાકુરતા માં છે, અને વ્યાકુરતા થઈને ખબર પડી જાય છે ને તમને? અરે ઘણી જોરદાર, તરત ખબર પડી જાય. પણ વ્યાકુળતા આવે છે ને, દાદા હું ખસતો નથી ને, અહીંયા પડ્યો રહું છું કે નહીં, હવે અહીંયા હિસાબ પતાવો છે, આપણે પતાવો. ત્યારે દાદા ની સાક્ષી, દાદા ભગવાન ની સાક્ષી કરી કરી કરીને કે અહીંયા હાજર રાખીને, ત્યારે એમ થાય જાય કે હું કઈક ભૂલતા, કઈક ગોટાળો નથી કરતો, મારા સ્વાર્થ બુદ્ધિમાં જ આવું છું. શું હું લાભ લેવા માટે પ્રયત્ન નથી કરતો? મારે કાં તો કુટુંબિક પ્રશ્ન થયો કે આજે છોકરાઓ છે, ગાલો એનો પગાર આવે, મને પૈસા કામ આવે, તો કે ના, એ નથી જોતો. તમારે જે ખોટો માલ ભર્યો હતો ને, એ તો જલ્દી ખાલી થઈ ગયો, બધું થઈ ગયું, પડી જશે જે કાતરી છે ને, બધું પડી જશે. જો નહી તો વેર જ બંધાવવામાં આવી, વેર જ બાંધવાનું. શું ઘરમાં રહેવું વેર હમારી બાજુ વિચાર પત્ર પડે છે, ત્યારે એ સિમર ઘેર જાય. એટલે કે છે, ઘરમાં રહેવું અને એક વેર બંધા કરવું, તો પછી ક્યારે પત્તો પડે? સિમર આપણે ગામ પહોંચે ને, ન પહોંચે, પણ ઘરમાં રહેવું, વેર નહીં બાંધવાનું, પણ એમાં રહીને એ વેર ને છોડવું, એમાં રહીને વેર ને છોડવું, એટલે સામું બેસવું છે. તમે છોડ્યું એટલે માટે જ આ તમારો આ આ વિજ્ઞાન થી તમારું વેર છૂટવા માંડે બહુ ઝડપથી, અને છૂટ્યા પછી તો બહુ મજા આવશે. અર્મી તો ઘણું છૂટ્યું છે, ઘણું મને શાંતિ પડી ગઈ છે, ઘણું, પણ હું શાંતિ મળી છે એટલે મેં આત્માને ઓળખીને હું આત્માના શાંતિના લીનમાં છું, કે મને આ બધો બહારનો ઝઘડા લોહી ઉકારા બંધ થયા માટે શાંતિમાં છું? ના, આવી ભ્રમણા ઉભી થઈ, નિરાકુરતા છે ત્યાં આત્મા છે, અને કઈ પણ વ્યાકુળ થઈ ગયો. અને વ્યાકુળ થઈને આ સંસારનો કઈ ફાયદો થવાનો નથી, એક તેજે એ વ્યવસ્થિત છે, વ્યવસ્થિત ના. વ્યાકુળથી તો કર્મ બંધાશે, અને નિરાકુરતાથી કર્મ નહીં બંધાય. એટલે આત્મા નિરાકુર છે, નિરાકુરતા આપણે ફળ છે બધું. તારે કેટલા વખત નિરાકુરતા રહે છે પૂછે છે ને, તે બધું સમજી ગયો, ક્યાં કયા પ્રદેશમાં ઉભા છે, એ કયા પ્રતિમા ઉભા રહીને વાત કરે છે, કોની ઝાપટો વાગે છે, એ મને સમજાયું બધું. શું કહ્યું? ચરણ વિધિ છે, હું અવિનાશી છું, એમ કરતા કરતા અડધો શબ્દ અહીંયા નહીં હારી, એમ ચોપડી બગલ માં મારીને લાગી પડ્યો પાછો, કે શું છે કે ચોપડી બગલ માં બગલ, પછી મને ખબર પડે કે આ હું શું કરતો હતો ને હવે હું કરવા બેઠો, આવું થાય. એટલે આ બધું પૂછું ઉપયોગ રહે ત્યાં સુધી, રહે ત્યાં સુધી નિરાકુરતા, ઉપયોગ શુદ્ધ રહે ત્યાં સુધી. સંસારમાં ખાવ પીવો વાંધો નથી, પણ હવે પાછી ઈ ખાવ પીવો ને બધું કરતા છતાં બી અમારી નિરાકુળતા અમને રે એવું હવે અમે તમારી પાસે માંગીએ છીએ. આ વિજ્ઞાન અમે માંગીએ છીએ. હવે વિજ્ઞાન એવું છે એમ તમે કીધો, હવે અમારા માટે બેસી ગયો કાલો, હવે અમે નિરાકુળતા આવા મહિના. આ ઘર એટલે શું, જ્ઞાની ની પણ વિરાધના બાકી રાખે ને પાછા ક્યાંય ખરા કે હું આવું કરું છું. મને તો ખબર પડે, મને હું કહું કરજો વિરાધના કરીને પણ અહીંયા આવજો. માલ ભરેલો છે તે નીકળે ને, માલ ભરેલો છે તે નીકળે છે. આપડે હું શું સમજું કે ભર્યો છે નીકળે નીકળે તો પછી મોકલી દેવાય છે, મોકલી દેવાય ને નાની હારે ને. એટલે વિરાધના કરીને પણ મારી હાજરીમાં વિરાધના કરશો તો બહુ સારું છે, ઉકેલાઈ જશે ને. તમારી તો જ્ઞાની ની પણ વિરાધના. એટલે મેં એમને કહ્યું કે તમે કરજો વિરાધના કરજો ને અહીં આવજો. એ ખરા કહ્યું વિરાધના કરો તો ભાઈ માલ ભર્યો છે છૂટકો જ નથી. તમારી ઈચ્છા નહીં હોય તો એવું થઈ જ જવાની, તમારી ઈચ્છા હોય જ નહીં કોઈ દાડો, પણ થઈ જ જવાની તમારે. કેમ કે આટલું પુસ્તક છે ને નાની નું ચરણ વિધિ આપ જેવું બગાડવા પછી તરત એમ કે આ ક્યાંક રાખ્યું કે તું આલે તો હાચવું કીધું, ઈ હાચવું જોઈએ, ઈ નહીં જોઈએ, એ વિરાધના નહીં જોઈએ. પછી નાના શું નાના વડે તમારે કર્મ ક્યાં બાંધવું પાછું. ગિરીશ ભાઈ કહી રાખેલું કે તું તારે મારે વિરાધકતા થવાની મારા માટે, પણ તારે આવું એટલે પછી આવે જ પાછું. કારણ હું જ ફોટો છોડાવનારો છું, તમે થાય વિચારના કરજો. કારણ કે તમે ભરેલો છો માલ, તમને ગમતો નથી, આવે નથી ગમતો છતાં થાય છે. શું થાય છે મને સમજાય કે નથી ગમતો છતાં થાય છે. શેઠ ને એવું થતું પણ જો ઉકેલ લાવ્યા ને શેઠે, શેઠ ઉકેલ લાવીને બેઠા ને. એટલે અમે મૂકી દેલું, મૂકી દીધું ત્યાંથી પડે નહી એટલું અમે ગોઠવી દેલું. અને તમારા માટે તમે જાણીએ કે તમારું તો હૃદય બહુ સુંદર બધું, પણ માલ ભરી લાયેલા વિરાધના વાળો એટલે ખાલી થાય તો જ ઉકેલ આવે ને. દોષ બહુ દેખાય છે, બહુ સુંદર. તમારા જેવા માણસ જ ઓછા હોય, નિયમ ક્યાંથી લાવે તમારા જેવા માણસ. પણ માલ બધો ભરેલો વિરાધના વાળો, બુદ્ધિ બુદ્ધિ એને માર્યા વગર રહે નહીં, તીર માર્યા વગર રહે નહીં. શું કહ્યું? બસ બસ બુદ્ધિ બુદ્ધિ તમારી તમારી બુદ્ધિ તીર માર્યા વગર રહે નહીં એને, તો એ વિરાધના કહેવાય. અને વિરાધના થાય બધી મને ખબર પડે તે પછી મેં એમને કહેલું થયું તમે તમે વિરાધના કરો છો તો તમે આવજો કરું. કારણ કે હું જાણું છું કે કર્યા જ વગેરે એને ગિરેશ ને કહેલું કે તું વિરાધના કરું પણ આવજે. દાદા વિરાધના હાજર છે પછી દાદા વાંધો શું છે? હાજર છે વિરાધના તો એમને નથી કરી છતાં થાય છે. ક્યારે થાય છે? નથી કરી થતો કરતા મને કેતા ખબર પડે ના ખબર પડે કે તમારા વિરાધક ભાવ છે ઉત્પન્ન થયો છે ખબર ના પડે એવું હતું. પણ તે તમારો પોતાની ઈચ્છા પૂરકનો નથી, તો પાછા પ્રતિક્રમણ ના કરો. તમે પાછા પ્રતિક્રમણ કરતા હતા ને વિરાધના થાય દાદા માટે પ્રતિક્રમણ કરતા હતા, એ પ્રતિક્રમણ કરે વિરાધના કરે પ્રતિક્રમણ. પણ હવે ભાઈ સાહેબ અમે વિરાધનામાં ન જાય એટલી શક્તિ આપો, કેમ કે એ હવે પછી ઠીક નથી પડતું. તમારા તરફ તો શક્તિનો કોપ છે, મેં ઓછો કર્યો જ નથી, ફૂલ મૂકેલો છે ત્યારે આખા ઘર માટે, આખા ઘર માટે કોક જ ખુલ્લો મૂકેલો. નિરાકુરતા માં જ્ઞાન થયા તારે આકુરતા વ્યાકુરતા ઉત્પન્ન થાય નહીં. તમારે વ્યાકુરતા આકુરતા નહીં થતા કે વિરાજ ના કરો છતાં તબા આવજો. શું કહ્યું? બીજા કોઈ જ્ઞાન એવું ના હોય કે વિરાજ ના કરે. ખોટી ચોરી કરવાની ઈચ્છા નથી, બધી રીતે ઘર ચોખ્ખું છે. છતાં બુદ્ધિના દેખાયા થી બસ વિરાધના કસાય ભાવ કસાય ભાવ કસાય બેનો બેનો લાગે પડી ગયો. વ્યાકુળ થવાનું ગમે જ નહીં, ત્યાંથી ભાગી પાછા ઉતરે. બહાર ગરમી લાગી પાછા ઉતરે અંદર. આપણું જ્ઞાન એવું છે. એટલે સમજી જાવ તમારું આ બધું શું ચાલતું છે. કોઈના માટે અભિપ્રાય રાખવા જેવું જગત જ નહીં. કોકના માટે અભિપ્રાય રાખવો એ જ આપણું બંધન છે. એ જ આપણું બંધન છે. કોઈનો અભિપ્રાય નહીં રહ્યા હોય મોક્ષ છે આપણો. કોકને લેવા દેવા શું, આપણને લોકોને શું લેવા દેવા. એનો કર્મ ભોગવી રહ્યા છે, આપણે આપણા કર્મ ભોગવી રહ્યા છે. એનો કર્મ ભોગવી રહ્યા છે. કોઈને લેવા દેવા નથી, કોઈના અભિપ્રાય બાંધવાની જરૂર નથી. અભિપ્રાય બંધાય છે ને, એટલે અભિપ્રાય ક્યાં બંધાય છે? આ વ્યવહારમાં બંધાય છે. આ કાકા મામા ને બધા કુટુંબ કબીલો હોય ને એમાં અભિપ્રાય બંધાય. કે આપણને ખબર ન હોય કે આ હિન્દુ ને કીધું છે 5000 રૂપિયા તમને આપી ગયો ને કે, ત્યારે મને ખબર પડે કે અમારા નામે ખોટું બોલીને આવ્યો છે. એટલે પછી અભિપ્રાય પડે કે હારો જૂઠો છે. ઓલો કે હિન્દુભાઈ તમે જ લબાડ મને એમ મારવા ઉભો થાય કે સાલા તું નીચ છો કે તું 5000 રૂપિયા દબાવીને બેસી ગયો છો. કે મેં કહું સાલો આ જૂઠો છે ખોટો. ગઈકાલે આપણા ગજવામાંથી 4 રૂપિયા લઈ ગયો છે તે આપણને ગણાવવાની ખબર પડી. આજુબાજુના સંજોગ વાતાવરણથી કે આ ભાઈ લઈ ગયો. ફરી બિચારી આવે તો એના ઉપર શંકા, એ આ દેખતા ની હાથે શંકા કરવી એ ગુનો છે. કે શંકા કરવા અમને અભિપ્રાય રહે છે કે આ તો હારો જૂઠો છે. અમને અભિપ્રાય રહે છે કે આ જૂઠો છે અને હવે અમારી જૂઠો છે એમ કરવું એ જ ગુનો છે. શંકા કરવી ત્યાંથી જ ગુનો ઉત્પન્ન થાય છે. ભગવાન કહે છે ગઈકાલે ચોર હતો ને આજ ના પણ હોય. આજે કાલે એના કર્મ ના ઉદય થી ચોર હોય કરો અને આજ ના પણ હોય. અમારે અહીંયા કેવી રીતે વર્તવું? અમે ઉદય પ્રમાણે છે બધું કે છે. પણ તો અમારે કેવી રીતે વર્તવું? અમે જો અહીં અભિપ્રાય નથી રાખતા તો એ પેધી પડ્યો. માણસ ઉઠાય અહીંથી ઉઠાઈ ગયો છે તો કોઈની ઉપર અભિપ્રાય ના બધા એટલા માટે આપડે પૈસા બીજી કઈ મૂકી દેવા. એમ નથી, એમ નથી. પૈસા મારી પાસે આ તો એક માણસ પોતાનો કોઈ બીજો લેણદાર હોય ને એટલે ઓલો એને મળે ને. એટલે કે મેં હિન્દુ ને કીધું છે એ તમને પૈસા મોકલી આપ્યા છે. એટલે મને એમ થાય કે એટલે હું મળ્યો નથી, મને મળ્યો નથી. ખોટું બોલે. હું નથી આને મળ્યો નથી ઓલે મળ્યો. હા એવું બધું બોલે. બહુ આરામથી પાછો ઠંડે બોલે છે. પણ એ બોલ્યો ત્યાંથી કેમ બીજાનું નામ ના દીધું? હિન્દુ બિંદુ છે માટે કઈક આપણે ગુનેગાર છીએ. આપણા કર્મ નો ઉદય ગુનો છે. શું કહ્યું? પણ અહીંયા મારે કેમ વર્તવું? હે અહીંયા મારે કેવી રીતે વર્તવું? સંતાથી નિકાલ કરવાનો. સંતાથી નિકાલ કરવાનો. સંતાથી નિકાલ. હા સંતાથી નિકાલ. અહીંયા મને કેમ કરવું? મારે આનું મૂળ જ રાગદેશ છે. રાગદેશ કેમ થાય છે? કારણ કે કોઈ નામ દખલ કરી રાગદેશ ઉભો થયો. શું દખલ કરી રાગદેશ થયો? કે ઘરમાં ચોરી ગયો હોય તો છતાંય તમે ચોર માનો તો તમારો રાગ દોષ ઊભો થયો. શું કે છે? ચોરી ગયો છે છતાં ચોર માનવો નહીં? હા નહીં, એ બહુ કઠણ વસ્તુ છે. કારણ કે આ ચોર માને છે તો એ લૌકિક જ્ઞાન છે. કેવું છે? લૌકિક જ્ઞાન. હા, અલૌકિક તેવું નથી. અલૌકિક તો એક જ શબ્દમાં કહે છે કે એના સારા કર્મના ઉદય છે, તેથી એના કર્મના ઉદય બે ભેગા થાય લઈ ગયો. કે તમે ફરી પાસે શું કહો? અભિપ્રાય બધા કે ચોર છે, એ તો કર્મના ઉદય થઈ ગયું. તમે ચેતી ચાલો, તમને એમ લાગે કે અહીંયા આગળ છે તે આ કૂતરું અડકેલું છે તે જાય છે, તો બારણું વાંચી દો આપણે થઈ જશું. શું? પણ એની ઉપર તમે એમ કહો કે આ અડકેલું જ છે તો એ અભિપ્રાય બહુ છે, ઊભો થઈ ગયો. કૂતરું પહી જશે એટલે બારણું વાંચી દો. હા, એ વાંચવાને બદલે હવે જોર કરીને કહો, ઓલું કૂતરું ભાવે, કૂતરું ઘૂસે નહીં, માટે બાયણું જોરથી બંધ કરો. એમ કૂતરું ઘૂસે નહીં એને બી ફજે તો, ને બાયણું વાંચવાનો બી ફજે તો. કેવું કે કૂતરું ઘૂસી ના જાય એટલે બાયણું બંધ કરી દેવું, પણ મૂંગા મૂંગા કરું છે એને બદલે કૂતરું ભસવાનું, ઓલું ઘસી ભૂસી લો. અલૌકિક જ્ઞાન છે, ભગવાન નું અલૌકિક જ્ઞાન છે. કોઈની ઉપર આરોપ ના આપશે, કોઈની ઉપર અભિપ્રાય ના આપશે, કોઈને માટે કશું ભાવ જ ના કરશું. કોઈને માટે નિર્દોષ જ છે એવું જાણશો તો છૂટશો. કે જગત ના તમામ જીવો નિર્દોષ જ છે, હું એકલો જ દોષિત છું. મારા દોષે કરીને હું બંધાયેલો છું. શું વિચારવાનું? મારા દોષે કરીને હું બંધાયેલો છું, કોઈના દોષે કરીને મને લેવા દેવા. જય સચિદાનંદ, સચિદાનંદ. જગત આખું નિર્દોષ છે, ભગવાન નિર્દોષ જોયું, મને નિર્દોષ દેખાય છે. મને કોઈ દોષિત દેખાતું જ નથી, કોઈ એ દોષિત દેખાતું નથી. ફૂલ હાથ ચડાવે તો દોષિત નહીં, ગાળો ભરે તો દોષિત નહીં. અને છે જ નિર્દોષ, જગત નિર્દોષ છે. આ તો આ દ્રષ્ટિ, આ માયાવી દ્રષ્ટિ નિદ્રા જ દેખાય છે. ખાલી દ્રષ્ટિનો જ દોષ છે. માણસ દાન આપે છે ત્યારે ભગવાન કે શું છું રાજી થયું છું, આ દાન આપે છે કેવા ત્યારે લોકો કે એ કર્મ ઉદય ભોગવી રહ્યા છે, દોલ લેનારા કર્મ ઉદય ભોગવી રહ્યા છે. તું તું જાણનારો તારા કર્મ ઉદય ભોગવી, તું શું માનગેડ કરે છે? ચોરી કરનારા એક ચોરી કરે છે, એ કર્મ ઉદય ભોગવી રહ્યા. બધા કર્મ ઉદય આખું ભોગવી, જગત આખું. પોત પોતાના કર્મો ને જ વેદે છે. સમજાય આ બધું? સમજાય કેવી રીતે? ભ્રાંતિ અનાદિકાળ ની, દેહાધ્યાસ અનાદિકાળ નો, શું કામ કે અમને અભિપ્રાય જ ના બદલાય ને? અમે અભિપ્રાય જ તમને જ્યારથી ઓળખ્યા ત્યારથી બિંદુ બી આવા માણસ છે, ચોખ્ખા માણસ છે, બધું સબ સમજી જ ગયેલા, એટલે બીજો અભિપ્રાય જ નહીં. પછી તમે આમ ભરો કે આમ ભરો, એ બધું તમારા ઉદય કરનાર. ખાતા નથી, પારકાના દોષો દેખાયા જ કરે છે. એવી જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી સંસાર જ ઉભો રહેવાનો. જયારે પારકો એકુય દોષ નહીં દેખાય, પોતાના જ દોષ દેખાશે, ત્યારે જાણું બોક્ષે જવાનું તૈયાર થઈ. બસ આ દ્રષ્ટિભેર છે, આખો આખો દ્રષ્ટિભેર છે. પારકા દોષ દેખાય છે એ જ આપણી દ્રષ્ટિમાં ભૂલ છે. કારણ કે આ બધા જીવો કોઈ પોતાની સત્તાથી નથી, પર સત્તાથી એક કર્મથી, બધા કર્મના આધારે જ કર્મોના ભોગવે જ કરે છે નિરંતર. કર્મ જ ભોગવ્યા કરે છે હું, એમાં કોઈ કોઈનો દોષ જ હોતો નથી. એવું જેને સમજણ પડી તે મોક્ષે જશે, અને નહીં તો અહીં વકીલાત જે સમજણ પડી ત્યાં એનો રહેશે. અહીંનો ન્યાય તો છે, અહીં તે ન્યાય તોડવા રહ્યા છે. પોતાનો એક કોઈ દોષ દેખાય, બધા દોષ દેખાય, પણ બીજાનો કોઈ દોષ ના દેખાય. અને છે નહીં ખરેખર કોઈનો દોષ, છે નહીં. આ જે દોષ દેખાય છે બાળકો તે જ ભ્રાંતિ છે. આપણે કોઈને નિર્દોષ સમજવાનો ક્યારે, કે આપણું કઈ નુકસાન કરતો હોય તો આપણે સમજીએ કે આપણો કઈ કર્મ છે, પણ પેલો કરે છે ઊંધું એનું એનું એનું કે આપણે કેવી રીતે નિર્દોષ સમજીએ? એનું શું એ આપણે એનું કેવી રીતે નિર્દોષ સમજીએ? આપણને કોઈ નુકસાન કરી જાય તો આપણે સમજીએ કે ભાઈ આપણું કર્મ પાક્યું છે તો આપણું નુકસાન કરી ગયો, બરાબર. પણ પેલો જે કર્મ બાંધે છે એને આપણે નિર્દોષ કેવી રીતે જાણીએ? એ તો દયાને પાછળ આપણે જરૂર નથી. અમર શું કરે એક વાર, અમર એની સત્તા બહાર છે આવે કરે. આપણે એટલે ભાવ સત્તા થી કામ આપણે આપણું જોવાનું છે. શબ્દો આવે છે એ કેટલા સમજતા છે ભગવાન જાણે, પણ આ મિશ્ર મોહની એટલે ગામથી ભાષામાં હવું ને લોટ ફાકવું થાય કે દૂધ ને દહીંમાં પગ રાખવો થાય? દૂધ ને દહીંમાં રાખવાનો સમજવું જ પડે. એવું કઈ વાક્ય હોય નઈ એવા પેલા જેવું જ છે, એમાં ભેદ નથી. એમાં રાતે બહુ દુઃખ પડે ને તાર પાસે, એવું છે ને આ મરવાનું તે છે. સહી કર્યા વગર નથી લઈ જતા. આ ઇન્કમ ટેક્સ વાળા દરેક બાબતમાં સહી પહેરી કરાવડાવે છે. એવા મરવામાં યમરાજા સહી પહેલી કરાવડાવે તાર પછી લઈ જાય, નહીં તો લઈ જાય. તમે સહી કરી આવો તો તમારે સહી ન કરો તો પણ હે, સહી ન કરે તો મોત નહીં રહે. સહી ના કરે તો મોત નહીં આવે. મોત ના આવે, સહી ના કરે મોત ના આવે. સહી કરી આપે કરી આલતા છે ને. એને અધિકાર જ નથી ને. તમારે માલિક તમારી માલકી નું તમને બીજા કોણ હાથ દખલ કેવી કરી શકે? બધું માલકી તમારી માલકી, બીજા કોઈ દખલ હોય નઈ એમાં. તમારી સહી થઈ તો પછી તમારું ના ચાલે. આ ભાવમાં સહી કરેલી ગયા ભાવ તો એના યોજના રૂપે હોય, પણ રૂપક માં આ ભાવમાં જ આવ્યું હોય. તમારા રાવજીભાઈ ને અમારા મામા દીકરા રાવજી બરોબર સુઈ ગયા એક દાડો. પછી બા અંદર થી બોલ્યા, હે ભગવાન હવે તો સુધાય તો સારું કે છે. એટલે મેં રાવજીભાઈ કહ્યું, મેં કીધું આ સહી કરી આપી. કારણ કે દુઃખ થાય ને ભાઈ, તાર માણસ તરફ મનમાં ભાવ કરી નાખે સુધાય તો સારું. સહી કરી આપે ના કરી આપે ના કરી આપે કરી આપે પૂછીએ કે તમારે અહીંથી જવાનો વિચાર થયો છે ના બા મારું શરીર સારું છે જન્મી ને તરત મરી જાય છે તેનું શું જન્મીન તરત મરી જાય છે બધાના ભાવ તો અંદર થઈ જ જાય કેવી રીતના થઈ એનો હિસાબ થઈ જ જાય હિસાબ થયા કશું આ મરણ ના આવે કશું ના આવે ને વાસિન તો કશું આવતું નથી બધા ઇન્સિડન્ટ છે એક્સિડન્ટ હોતો નથી એક્સિડન્ટ જગત ની ભાષામાં એક્સિડન્ટ છે બાકી બધા ઇન્સિડન્ટ જ છે હાર્ટ એટેક વાળે ને છૂટી જાય છૂટી જશે આ છૂટા તો સારું હતી એવું ફ્રેશ ભાવ થઈ જાય અને પછી મને શાંત પડ્યું ડાક્ટર મને મટાડ્યું હા ડાક્ટર મને મટાડ્યું આપણે સહી કરી આવી ગયા કે તો ના એ તો મરણનો તો વિચારતો જ નથી આ તો અમદાવાદ જવું છે એવું નક્કી કરે છે કે મારે કાલે જવું છે કે મારે જાત્રા ચાર મહિના પછી જવું છે એવું નક્કી કરે છે પણ અમે તો નક્કી જ નહીં કરતો એ અને વિચાર આવે ને તો મોડવાર કરી નાખે ના ના એવું કશું નહીં એ તો ખાલી વિચાર આવે છે મારું શરીર બહુ તો પચાવર જીવે એવું છે બાકી નિષ્પક્ષપાતી હોય તો બધું ખબર પડી જાય નિષ્પક્ષપાત હોય ને બધું ખબર પડી જાય આપડી ભૂલ છે ને અને કેટલાક માણસો છે તે એવા હતા સરળ કમી તે કેતા હતા ખરા મારે પાંચ દાડા અગિયાર દાડે મારું છુટકારો છે કે છે તે પ્રહર બનતું તો એ ખરું તો બીજા માટે કે જુદા કાયદા છે કાયદા એ રહે છે અને મોહ છે મરતી વખતે ઘરના માણસ કે છે હવે તમે મંત્ર બોલો તો હોય ના બોલે કાકા મંત્ર બોલો ને તાર કાકા શું કે છોકરો શું કે બાપુજી મંત્ર બોલો કઈ કે નૌકાર મંત્ર બોલો બીજા મંત્ર બોલો આખલું અક્કલ જુએ એ શું કરતો હોય પેલી નોની થોડી પહેરાવી ગઈ છે ને તાઈ પહેરાવી નોની રહી ગઈ છે તેમ મનમાં વિચાર કર્યા કે આ રહી ગઈ નથી બરગમ જવાનું જાતા જવાનું ભય નહીં લાગતો એના મનમાં હું પાછો આવી એટલે પાછો તો આવ્યો કે ના આવ્યો નહીં તો ના આવ્યા જાત્રા ગયો પાછો આવે તો આવે ના આવે ખરું ને હે પણ એના મનમાં એમ કે હું આવીશ પાછો કહીએ છૂટી જશે કે મારી ઈચ્છા નથી કારણ કે છોડવાનું નથી કાયદા એવા સરસ છે કે કાયદો કરશે કોઈને કોઈને છોડે નહીં એટલા બધા કાયદા છે એથી કોઈને દયા આવે એવું છે નહીં માટે અમતા વગર તમે દયા શું માગો છો એ ભગવાન બતાવજે બતાવે છે ભગવાન બચાવ હતા નહીં જન્મ લીધો ને તે બધા ભગવાન બચાવ હતા એ કૃષ્ણ ભગવાન છે પગ ઉપર પગ ચડાયા આમ અને હુકા છે આ પગ પગને આમ જોયો પેલા એ પેલાને એવું લાગ્યું કે આ કોઈ હરણું બરણું લાગે છે આમ પગ લાગ્યો ને તે હરણું જેવું લાગ્યું પેલા મારી તીર કોઈને જોડે નહીં કારણ કે આ સ્વરૂપ નથી આપણું આ આપણા સ્વરૂપમાં કોઈ નામ ના દે જો તમે શુદ્ધાત્મા છો કોઈ નામ દેના પરમાત્મા જ છો અહીં કોઈના સસરા થવું હોય તો મુશ્કેલી